श्री पद्म पुराण उत्तरखंड अध्याय 50 भगवत पूजन दीपदान यम तर्पण दीपावली कृत्य गोवर्धन पूजा ने यम द्वितीयाना दिवसे करवा योग्य कृत्यनु वर्णन। महादेव जी कहे छे, जे दररोज मालतीना पुष्पोथी भगवान गरुड़ध्वजनु पूजन करे छे તે જન્મના દુઃખ અને વૃદ્ધાવસ્થાના રોગોથી છુટકારો મેળવીને મુક્ત થઈ જાય છે। જેણે કાર્તકમાં માલતીની માળાથી ભગવાન વિષ્ણુની પૂજા કરી છે તેના પાપોને ભગવાન શ્રીકૃષ્ણ નષ્ટ કરી દે છે। ચંદન કપૂર અર્ગજો કેસર કેવડો અને દીપદાન ભગવાન કેશવને સદા પ્રિય છે। કમળનું ફૂલ તુલસી માલતી અગસ્ત્યનું ફૂલ અને દીપદાન આ પાંચ વસ્તુઓ કાર્તકમાં ભગવાનને માટે પરમ પ્રિય માનવામાં આવી છે। હે કાર્તિકે, કેવડાના ફૂલોથી ભગવાન ઋષિકેશનું પૂજન કરીને મનુષ્ય તેમના પરમ પવિત્ર અને કલ્યાણમય ધામને પ્રાપ્ત થાય છે। જે અગસ્ત્યના ફૂલોથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેના દર્શનથી નરકનો અગ્નિ શાંત થઈ જાય છે। જેમ કૌસ્તુભ મણિ અને વનમાળાથી ભગવાનને પ્રસન્નતા થાય છે તે જ પ્રમાણે કાર્તિકમાં તુલસીદળથી તેઓ બહુ પ્રસન્ન થાય છે। હે કાર્તિકે, હવે કાર્તકમાં આપવામાં આવતા દીપનું મહાત્મય સાંભળો। મનુષ્યના પિતૃ અન્ય પિતૃઓની સાથે સદા એવી અભિલાષા રાખે છે કે શું અમારા કુળમાં પણ કોઈ એવો પિતૃભક્ત ઉત્પન્ન થશે જે કાર્તિકમાં દીપદાન આપીને શ્રી કેશવને સંતુષ્ટ કરી શકે। હે સ્કંદ, કાર્તિકમાં ઘી અથવા તલના તેલથી જેનો દીવો બળતો રહે છે તેને અશ્વમેઘ યજ્ઞથી શું લેવા દેવા છે। જેમણે કાર્તિકમાં ભગવાન કેશવની સામે દીપદાન કર્યું છે તેણે સંપૂર્ણ યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું અને સમસ્ત તીર્થોમાં ડૂબકી મારી લીધી। બેટા, ખાસ કરીને કૃષ્ણ પક્ષમાં 5 દિવસ બહુ પવિત્ર છે। કાર્તિક કૃષ્ણ 13થી કાર્તિક શુક્લ બીજ સુધી આ દિવસોમાં જે પણ દાન કરવામાં આવે છે તે બધું અક્ષય અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું હોય છે। લીલાવતી નામની એક વેશ્યા બીજાના મૂકેલા દીવાને જ પ્રગટાવીને અક્ષય સ્વર્ગમાં ચાલી ગઈ। તેથી સૂર્યાસ્ત થઈ જતા રાત્રે ઘરમાં ગૌશાળામાં દેવવૃક્ષની નીચે તથા મંદિરમાં દીવો પ્રગટાવીને રાખવો જોઈએ। દેવતાઓના મંદિરમાં સ્મશાનમાં અને નદીઓના તટ પર પણ પોતાના કલ્યાણને માટે ઘી વગેરેથી 5 દિવસ સુધી દીવા પ્રગટાવવા જોઈએ। આવું કરવાથી જેમના શ્રાદ્ધ અને તર્પણ થયા નથી તે પાપી પિતૃઓ પણ દીપદાનના પુણ્યથી પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભામિની, કાર્તિકના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ઘરની બહાર યમરાજને માટે દીપ મૂકવો જોઈએ। એનાથી દુર્મૃત્યુ થતું નથી। દીપ આપતી વખતે આ પ્રમાણે કહેવું જોઈએ, મૃત્યુ પાશધારી કાળ અને પોતાની પત્નીની સાથે સૂર્યનંદન યમરાજ ત્રયોદશીએ દીપ આપવાથી પ્રસન્ન થાઓ। મૃત્યુના પાશ હસ્તે ને કાલે ને ભાર્યયા સહ ત્રયોદશ્યામ દીપ દાન સૂર્ય જહ પ્રિયતા મિતિ 124 અધ્યાયનો 5મો શ્લોક। કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ ચંદ્રોદય સમયે નરકથી ડરનારા મનુષ્ય અવશ્ય સ્નાન કરવું જોઈએ। જે ચતુર્દશીએ પ્રાતઃકાળે સ્નાન કરે છે તેને યમલોકના દર્શન કરવા પડતા નથી। અપામાર્ગ દૂધી ચકવડ એટલે કે પમાડ અને કઠલ એટલે કાયફળ આ બધું સ્નાન કરતા માથા પર ફેરવવા જોઈએ। આનાથી નરકના ભયનો નાશ થાય છે। તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે અપામર્ગ, હું સરસવ કાંટા અને પાંદડા રહિત અને પાંદડા સહિત તમને વારંવાર મસ્તક પર ઘુમાવી રહ્યો છું, મારા પાપ હરી લો। સીતા લોષ્ટ સમાયુક્ત સંકટ દલાન્વિત હર પાપમ અપામાર્ગ ભ્રામ્ય માણ પુનઃ પુનઃ 124 અધ્યાયનો 11મો શ્લોક। આમ કહીને અપામાર્ગ અને ચકવડને મસ્તક પર ઘુમાવવા જોઈએ, ત્યાર પછી યમરાજના નામોનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું। તે નામ મંત્ર આ પ્રમાણે છે, યમાય નમઃ, ધર્મરાજાય નમઃ, મૃત્યવે નમઃ, અંતકાય નમઃ, વેવસ્વતાય નમઃ, કાલાય નમઃ, સર્વભૂતક્ષાયાય નમઃ, ઓદુંબરાય નમઃ, દધ્નાય નમઃ, નીલાય નમઃ, પરમેષ્ઠિને નમઃ, વૃકોદરાય નમઃ, ચિત્રાય નમઃ, ચિત્રગુપ્તાય નમઃ. દેવતાઓનું પૂજન કરીને દીપદાન કરવું જોઈએ. ત્યાર પછી રાત્રિના આરંભમાં ભિન્ન ભિન્ન સ્થાનો પર મનોહર દીપ પ્રગટાવવા જોઈએ. બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરેના મંદિરોમાં ગુપ્ત ગુહ્યોમાં દેવ વૃક્ષોની નીચે સભાભવનમાં નદીઓના કિનારે કિલ્લા પર બગીચામાં વાવડીના તટ પર ગલી ખૂંચીમાં ગૃહોદ્યાનમાં તથા એકાંત અશ્વશાળાઓ અને ગજશાળાઓમાં પણ દીપ પ્રગટાવવા જોઈએ. આ પ્રમાણે રાત્રિ વ્યતીત થયા પછી અમાવસ્યાએ પ્રાતઃકાળ સ્નાન કરવું અને ભક્તિપૂર્વક દેવતાઓ તથા પિતૃનું પૂજન અને તેમને પ્રણામ કરીને પાવર્ણ શ્રાદ્ધ કરવું. પછી દહીં દૂધ ઘી વગેરે વિવિધ પ્રકારના ભોજ્ય પદાર્થો દ્વારા બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમની ક્ષમા પ્રાર્થના કરવી. ત્યારબાદ ભગવાનના જાગતા પહેલા સ્ત્રીઓ દ્વારા લક્ષ્મીજીને જગાડવા, જે બ્રહ્મ મુહૂર્તમાં લક્ષ્મીજીને જગાડીને તેમનું પૂજન કરે છે, તેની ધન સંપદા કદી કમી થતી નથી. ત્યાર પછી પ્રાતઃકાળ કાર્તિક શુક્લ પ્રતિપદાએ ગોવર્ધન પૂજા કરવી જોઈએ. તે સમયે ગાયો અને બળદોને આભૂષણોથી સજાવવા જોઈએ. તે દિવસે બળદ પર સવારી કરવી નહીં તથા ગાયોને દોહવી પણ ન જોઈએ. પૂજન પછી ગોવર્ધનની આ પ્રમાણે પ્રાર્થના કરવી. ગોવર્ધન ધરાધાર ગોકુલ ત્રાણ કારક, વિષ્ણુ બાહુ કૃતોચ્છાય ગવામ કોટી પ્રદો ભવ, યા લક્ષ્મી લક્ષ્મીર્લોક પાલા નામ ધેનુ રૂપેણ સંસ્થિતા, ઘૃતમ વહતિ યજ્ઞાર્થે મમ પાપમ વ્યપોહતુ, અગ્રતઃ સંતુ મે ગાવો ગાવો મે સંતુ પુષ્ટતઃ, ગાવો મે હૃદયે સંતુ ગવામ મધ્યે વસામ્યહમ. 124 મધ્યે 31-33 શ્લોક સંખ્યા. પૃથ્વીને ધારણ કરનારા ગોવર્ધન, તમે ગોકુલના રક્ષક છો. ભગવાન શ્રી કૃષ્ણે તમને પોતાની ભુજાઓ પર ઉઠાવ્યા હતા. તમે મને કોટી કોટી ગાયો આપો. લોકપાલોની જે લક્ષ્મી ધેનુ રૂપે સ્થિત છે અને યજ્ઞ માટે ઘી આપે છે, તે મારા પાપને દૂર કરે. મારી આગળ ગાયો રહે તે મારા પાપને દૂર કરે. મારી આગળ ગાયો રહે, મારી પાછળ પણ ગાયો રહે અને યજ્ઞ માટે ઘી આપે છે. લોકપાલોની જે લક્ષ્મી ધેનુ રૂપે સ્થિત છે અને યજ્ઞ માટે ઘી આપે છે, તે મારા પાપને દૂર કરે. મારી આગળ ગાયો રહે, મારી પાછળ પણ ગાયો રહે અને હૃદયમાં ગાયોનો નિવાસ રહે તથા હું પણ ગાયોની મધ્યમાં નિવાસ કરું. કાર્તિક શુક્લ પક્ષની દ્વિતીયાએ પૂર્વાહ્નમાં યમની પૂજા કરવી. યમુનામાં સ્નાન કરનાર મનુષ્ય યમને જોતો નથી. કાર્તિક શુક્લ દ્વિતીયાએ પૂર્વકાળમાં યમુનાએ યમરાજને પોતાના ઘરે સત્કારપૂર્વક ભોજન કરાવ્યું હતું. તે દિવસે નરકના જીવોને નરકમાંથી છુટકારો મળ્યો અને તેમને તૃપ્ત કરવામાં આવ્યા. તેઓ પાપ મુક્ત થઈને બધા બંધનોથી છૂટી ગયા અને બધા જ અહીં પોતાની ઈચ્છા અનુસાર સંતોષથી રહ્યા. તે બધાએ મળીને એક મહાન ઉત્સવ કર્યો, જે યમલોકના રાજ્યને સુખ પહોંચાડનારો હતો. તેથી આ તિથિ બંને લોકમાં યમ દ્વિતીયાના નામે વિખ્યાત થઈ. તેથી વિદ્વાન પુરુષોએ તે દિવસે પોતાને ઘેર ભોજન ન કરવું. તેણે બહેનને ઘેર જઈને તેના હાથે મળેલા અન્નનું જે પુષ્ટિવર્ધક છે સ્નેહથી ભોજન કરવું તથા જેટલી બહેનો હોય તે બધાને પૂજા અને સત્કાર સાથે વિધિપૂર્વક સુવર્ણ આભૂષણ અને વસ્ત્ર આપવા. સગી બહેનના હાથનું ભોજન કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. તેના અભાવમાં કોઈ પણ બહેનના હાથનું ભોજન કરવું જોઈએ, તે બળવર્ધક છે. જે લોકો તે દિવસે સૌભાગ્યવતી બહેનોને વસ્ત્રદાન વગેરેથી સંતુષ્ટ કરે છે, તેમને એક વર્ષ સુધી ક્લેશ તથા શત્રુના ભયનો સામનો કરવો પડતો નથી. આ પ્રસંગ ધન યશ આયુ ધર્મ કામ અને અર્થની સિદ્ધિ કરનારો છે. અધ્યાય 50 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.